વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 27મો સર્ગ. પ્રસ્તવર્ણગીરી પર શ્રીરામ અને લક્ષ્મણની પરસ્પર વાતચીત. જ્યારે વાનર સુગ્રીવનો રાજ્યાભિષેક થઈ ગયો અને તેઓ કિષ્કિંધામાં જઈને રહેવા લાગ્યા, એ સમયે પોતાના ભાઈ લક્ષ્મણની સાથે શ્રીરામજી પ્રસ્તવર્ણગીરી પર ચાલ્યા ગયા. ત્યાં ચિત્તા અને હરણાઓનો અવાજ ગુંજતો રહેતો હતો. ભયંકર ગર્જના કરનારા સિંહોથી એ સ્થાન ભરચક હતું. વિવિધ પ્રકારની ઝાડીઓ અને લતાઓ એ પર્વતને આચ્છાદિત કરી દેતી હતી. ત્યાં ઘટાદાર વૃક્ષો પણ છવાયેલા હતા. રીંછ, વાનર, લંગૂર અને બિલાડા વગેરે પ્રાણીઓને ત્યાં નિવાસ હતો. એ પર્વત મેઘના સમૂહ જેવો જણાતો હતો. દર્શન કરનારા લોકો માટે એ પર્વત હંમેશા મંગળમય અને પાવનકારી હતો. એ પર્વતના શિખર પર એક બહુ મોટી અને વિસ્તૃત ગુફા હતી. લક્ષ્મણ સહિત શ્રીરામે એ સ્થળને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું. રઘુકુળનો આનંદ વધારનારા નિષ્પાપ શ્રીરામચંદ્રજી વર્ષા ઋતુ સમાપ્ત થતાં સુગ્રીવની સાથે રાવણ પર આક્રમણ કરવાનો નિશ્ચય કરીને ત્યાં આવ્યા હતા. એમણે લક્ષ્મીની વૃદ્ધિ કરનારા પોતાના વિનયી ભાઈ લક્ષ્મણને સમયોચિત આ વાત કહી. શત્રુદમન સુમિત્રા કુમાર, આ પર્વતની ગુફા બહુ સુંદર અને વિશાળ છે. અહીં પવન માટે આવવા જવાનો માર્ગ છે. આપણે વર્ષા દરમિયાન રાત્રે આ ગુફામાં નિવાસ કરીશું. રાજકુમાર, પર્વતનું આ શિખર બહુ ઉત્તમ અને રમણીય છે. સફેદ, કાળા અને લાલ બધા પ્રકારના પથ્થરો આની શોભા વધારી રહ્યા છે. અહીં વિવિધ પ્રકારની ધાતુઓની ખાણો છે. બાજુમાં જ નદી વહી રહી છે. એમાં રહેનારા દેડકા ઉછળતા કૂદતા અહીં ચાલ્યા આવે છે. વિવિધ પ્રકારના વૃક્ષો આની શોભા વધારી રહ્યા છે. સુંદર અને વિચિત્ર લતાઓથી આ પર્વતનું શિખર હરિયાળું દેખાય છે. જાત જાતના પક્ષીઓ અહીં કલરવ કરી રહ્યા છે તથા મોરના સુંદર ટહુકાનો અવાજ ગુંજી રહ્યો છે. માલતી અને મોગરાની ઝાડી, સિંધુવાર, શિરીષ, કદમ, અર્જુન અને સર્જના ફૂલ ખીલેલા વૃક્ષોથી પણ આ સ્થાન શોભી રહ્યું છે. રાજકુમાર, આ તલાવડી ખીલેલા કમળોથી અલંકૃત થઈને અતિ સુંદર દેખાય છે. એ આપણી ગુફાથી વધારે દૂર નથી જણાતી. સૌમ્ય, અહીંનું સ્થાન ઈશાન ખૂણા તરફ નીચું છે, તેથી આ ગુફા આપણા નિવાસ માટે બહુ ઉત્તમ રહેશે. પશ્ચિમ દક્ષિણ ખૂણા તરફથી ઊંચી આ ગુફા હવા અને વરસાદથી રક્ષણ મેળવવા માટે ઉત્તમ છે. ઈશાન ખૂણા તરફ નીચી તથા નૈઋત્ય ખૂણા તરફ ઊંચી હોવાથી ગુફાનું દ્વાર નૈઋત્ય ખૂણા તરફ હતું એવું પ્રતીત થાય છે. આના કારણે એમાં પૂર્વની હવા અને ત્યાંથી આવનાર વરસાદ પ્રવેશતા નથી. સુમિત્રાનંદન, આ ગુફાના દરવાજા પર સમતળ શિલા છે, જે બહાર બેસવા માટે સુવિધાજનક હોવાના કારણે સુખદ છે. એ લાંબી પહોળી હોવાની સાથે સાથે ખાણમાંથી તોડીને કાઢેલા કોલસાના ઢગલાની જેવી કાળી છે. તાત, જુઓ, આ પર્વતનું સુંદર શિખર ઉત્તર તરફથી કાપેલા કોલસાના ઢગલા તથા ચડી આવેલા મેઘની ઘટા જેવું કાળું દેખાય છે. એ જ રીતે દક્ષિણ દિશામાં પણ એનું જે શિખર છે એ શ્વેત વસ્ત્ર અને કૈલાસના શિખર જેવું શ્વેત દેખાય છે. વિવિધ પ્રકારની ધાતુઓ એની શોભામાં વૃદ્ધિ કરે છે. પેલી જુઓ, આ ગુફાની બીજી બાજુ ત્રિકુટ પર્વતની પાસે વહેતી મંદાકિની જેવી તુંગભદ્રા નદી વહી રહી છે. એની ધારા પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. એમાં કીચડ જરાય નથી. ચંદન, તિલક, શાલ, તમાલ, અતિમુક્તક, પદ્મક, સરલ અને અશોક વગેરે વિવિધ પ્રકારના વૃક્ષોથી એ નદીની શોભા કેટલી સુંદર લાગે છે. વાનિર કહેતા જળમાં થતું નેતર તિમિદ બકુલ કેતા બોરસલ્લી, કેતક એટલે કેવડો, હિંતાલ એક પ્રકારનું ખજૂરનું વૃક્ષ, તેનિસ નીપ, કદમ, કૃતમાલ, અમલતાસ વગેરે જાત જાતના તટવર્તી વૃક્ષોથી જ્યાં ત્યાં સુશોભિત આ નદી વસ્ત્રાભૂષણોથી વિભૂષિત શૃંગાર સજેલી યુવાન સ્ત્રી જેવી લાગે છે. સેંકડો પક્ષીઓના ટોળાઓના વિવિધ પ્રકારના કલરવોથી આ નદી ગુંજતી રહે છે. પરસ્પર આસક્ત થયેલા ચક્રવાક આ સરિતાની શોભા વધારી રહ્યા છે. અત્યંત રમણીય કિનારાઓથી અલંકૃત વિવિધ પ્રકારના રત્નોથી સંપન્ન તથા હંસ અને સારસોથી સેવિત આ નદી પોતાની હાસ્ય છટા વિખેરતી રહી હોય એવું લાગે છે. ક્યાંક તો આ નીલકમળોથી આચ્છાદિત છે, ક્યાંક લાલ કમળથી શોભી રહી છે, અને ક્યાંક શ્વેત તથા દિવ્ય કુમુદની કળીઓથી શોભાયમાન લાગે છે. સેંકડો જલ પક્ષીઓથી સેવાયેલી તથા મોર અને કોંચના કલરવથી મુખરિત આ સૌમ્ય નદી અત્યંત રમણીય લાગે છે. મુનિઓના સમુદાયો આના જળનું સેવન કરે છે. આ જુઓ, અર્જુન અને ચંદનના વૃક્ષોની હારમાળા કેટલી સુંદર લાગે છે. એવું લાગે છે કે એ હારમાળા મનના સંકલ્પની સાથે જ પ્રગટ થઈ ગઈ છે. શત્રુદમન સુમિત્રા કુમાર, આ સ્થાન અત્યંત રમણીય અને અદ્ભુત છે. અહીં આપણું મન સારી રીતે બેસી જશે, તેથી અહીં રહેવું યોગ્ય થશે. રાજકુમાર, વિચિત્ર ઉદ્યાનોથી શોભતી સુગ્રીવની રમણીય કિસ્કિંદાપુરી પણ અહીંથી વધારે દૂર નહીં હોય. વિજય વીરોમાં શ્રેષ્ઠ લક્ષ્મણ મૃદુંગના મધુર ધ્વનિની સાથે ગર્જના કરતા વાનરોના ગીત તથા વાદ્યોના ગંભીર ઘોષ અહીંથી સંભળાય છે. ખરેખર કપિશ્રેષ્ઠ સુગ્રીવ પોતાની પત્નીને પ્રાપ્ત કરીને, રાજ્યને હસ્તગત કરીને અને ઘણી મોટી રાજ્ય લક્ષ્મી પર અધિકાર પ્રાપ્ત કરીને સુહૃદોની સાથે આનંદોત્સવ મનાવી રહ્યા છે. આમ કહીને શ્રી રામચંદ્રજી લક્ષ્મણની સાથે એ પ્રસ્ત્રવણ પર્વત પર, જ્યાં ઘણી બધી કંદરાઓ અને કુંજલતા મંડળના દર્શન થતા હતા, નિવાસ કરવા લાગ્યા. જો કે પર્વત પર પરમ સુખ પ્રદાન કરનારા ઘણા બધા ફૂલ ફળ વગેરે આવશ્યક પદાર્થો હતા, તો પણ રાક્ષસ દ્વારા હરવામાં આવેલી પ્રિય આદરણીય સીતાનું સ્મરણ કરતા ભગવાન શ્રીરામને ત્યાં લેશ માત્ર પણ સુખ મળતું ન હતું. ખાસ કરીને ઉદયાચલ પર્વત પર ઉદિત થયેલા ચંદ્રદેવના દર્શન કરીને રાત્રે સૂઈ જતા છતાં એમને નિંદ્રા આવતી ન હતી. સીતાના વિયોગના દુઃખથી આંસુ સારતા તેઓ બેભાન થઈ જતા હતા. શ્રીરામને નિરંતર શોકમગ્ન રહીને ચિંતા કરતા જોઈને એમના દુઃખમાં ભાગ લેનારા ભાઈ લક્ષ્મણે એમને વિનયપૂર્વક કહ્યું, વીર, આ રીતે વ્યથિત થવાનો કોઈ અર્થ નથી, તેથી તમારે શોક કરવો ન જોઈએ, કેમ કે શોક કરનારા પુરુષના બધા મનોરથો નષ્ટ થઈ જાય છે. આ વાત તમે સારી પેઠે જાણો છો. રઘુનંદન, તમે જગતમાં કર્મઠ વીર તથા દેવતાઓને સમાદર કરનારા છો, આસ્તિક ધર્માત્માને ઉદ્યોગી છો. જો તમે શોકવશ ઉધમ છોડી બેસશો તો પરાક્રમના સ્થાન એવી યુદ્ધભૂમિમાં કુટિલ કર્મો કરનારા એ શત્રુનો, જે રાક્ષસ છે, વધ કરવામાં સમર્થ થઈ શકશો નહીં. તેથી તમે પોતાના શોકને જડમૂળથી ઉખાડીને ફેંકી દો અને પુરુષાર્થના વિચારને દ્રઢ કરો, તો જ તમે પરિવાર સહિત રાક્ષસનો વિનાશ કરી શકશો. કાકુત્સ, તમે તો સમુદ્ર, વન અને પર્વતો સહિત સમગ્ર પૃથ્વીને પણ ઉલટાવી શકો છો, પછી એ રાવણનો સંહાર કરવો તમારા માટે કઈ મોટી વાત છે? આ વર્ષા ઋતુ આવી પહોંચી છે, હવે શરદ ઋતુની પ્રતીક્ષા કરો, પછી રાજ્ય અને સેના સહિત રાવણનો વધ કરજો. જેમ રાખોડીમાંથી છુપાયેલા અગ્નિને હવનકાળમાં આહુતિઓ દ્વારા પ્રજ્વલિત કરવામાં આવે છે, એ જ રીતે હું તમારા સૂતેલા પરાક્રમને જગાડી રહ્યો છું, ભૂલાઈ ગયેલા બળ પરાક્રમનું સ્મરણ કરાવી રહ્યો છું। લક્ષ્મણની આ શુભ અને હિતકર વાતની પ્રશંસા કરીને શ્રી રઘુનાથજીએ પોતાના સ્નેહી સુહૃદ સુમિત્રા કુમારને આમ કહ્યું, લક્ષ્મણ, અનુરાગી, સ્નેહી, હિતેશી અને સત્ય પરાક્રમી વીરે જેવી વાત કહેવી જોઈએ એવી તમે કહી છે। લો, બધા પ્રકારના કાર્યો બગાડનારા શોકને મેં ત્યાગ કરી દીધો। હવે હું પરાક્રમ વિશેષના દુર્ધર્ષ તેજ બળને પ્રોત્સાહિત કરું છું, વધારું છું। તમારી વાત માની લઉં છું, સુગ્રીવ દ્વારા પ્રસન્ન ચિત્તે સહાય કરવાની અને નદીઓના જળ સ્વચ્છ થાય એની રાહ જોતો રહીને હું શરદ ઋતુની પ્રતીક્ષા કરીશ। જે વીર પુરુષ કોઈના ઉપકારથી ઉપકૃત થાય છે એ પતિ ઉપકાર કરીને એનો બદલો જરૂર વાળે છે, પરંતુ જો કોઈ ઉપકારને ન માનીને અથવા ભૂલી જઈને મોઢું ફેરવી લે છે એ શક્તિશાળી શ્રેષ્ઠ પુરુષોના મનને ઠેસ પહોંચાડે છે। શ્રીરામની આ વાતને યુક્તિસંગત માનીને લક્ષ્મણે એમની બહુ ખૂબ પ્રશંસા કરી અને બંને હાથ જોડીને પોતાની શુભ દ્રષ્ટિનો પરિચય આપતા તેઓ નયનાભિરામ શ્રીરામને આમ કહેવા લાગ્યા, નરેશ્વર, જેવું તમે હમણાં કહ્યું છે તેમ વાનરરાજ સુગ્રીવ સત્વરે તમારો આ બધો મનોરથ સિદ્ધ કરશે, તેથી તમે શત્રુના સંહારનો દ્રઢ નિશ્ચય કરીને શરદકાળની પ્રતીક્ષા કરો અને આ વર્ષાકાળના વિલંબને સહન કરી લો। ક્રોધને વશ કરીને શરદકાળની રાહ જુઓ, વરસાદના ચાર મહિના સુધી જે પણ કષ્ટ થાય એને સહન કરો, છતાં શત્રુનો વધ કરવા સમર્થ હોવા છતાં આ વર્ષાકાળને વિતાવતા રહીને મારી સાથે આ સિંહો દ્વારા સેવાયેલા પર્વત પર નિવાસ કરો। આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 27મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।